યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદે ચ દોર્વિલસિતમ દ્રોણાં પરમ મંગલમ વક્ત્રં મંગલકૃચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ્. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 20મો શ્લોક 24મો. શુરત્વં ધૈર્યમૌદાર્યં બલં તેજઃ શરણ્યતા ગોવિ પ્રસાદુ રક્ષેજ્યા ધર્મા ક્ષત્રસ્ય કીર્તિતાઃ રાજ્ઞસ્ત્વેતેથ નિત્યૈવ પ્રજાનાં પરિપાલનં ધર્મ સંસ્થાપનં ભૂમૌ ધર્માદંડાર્હ દંડનમ. હવે નરનારાયણ ભગવાન છે એ ક્ષત્રિય ભક્તો છે, એમના ધર્મો કહે છે. બ્રાહ્મણના ધર્મો બધા કહ્યા, હવે ત્યાર પછીનો વર્ણ ક્ષત્રિય વર્ણ, એ વર્ણમાં થયેલા એવા ભગવાનના ભક્ત છે, એમણે કેવા ગુણોએ યુક્ત થવું. તો પહેલો ગુણ એવો કહ્યો, શુરત્વમ, શુરવીર થવું. શુરવીરતા એટલે શું? તો યુદ્ધ મેદાનમાં ડર્યા વગર જંપ લાવી દેવું, એને શુરવીરતા કહેવાય. ક્ષત્રિય હોય અને યુદ્ધથી ડરે, ઝઘડો કરવાથી ડરે, ઝઘડો નહીં હો, નહીંતર ઘણી વખત આપણે એમ આવી જાય પટમાં કે આલો ચડાવી દે બાયો આવી જાવ સામે, કે ઝઘડો નહીં પણ યુદ્ધ જ્યાં થાય છે સંસ્કૃતિની રક્ષા માટે, દેશની રક્ષા માટે, ગાય બ્રાહ્મણ સાધુની રક્ષા માટે, અસુર કે અનાડી છે એ જ્યારે પ્રજાને કે ગાય સાધુ બ્રાહ્મણને કે સંસ્કૃતિનો નાશ કરે છે, એ વખતે પોતાના પ્રાણની પણ પરવાહ ન કરવી અને સંસ્કૃતિની, દેશની, ગાય બ્રાહ્મણ સાધુની રક્ષા કરવી, અને એમના માટે યુદ્ધમાં ઝંપલાવી દેવું, તો એ શૂરવીરપણું છે. મહારાજે વચનામૃતમાં ગુંદાળી ગામના બે કાઠીઓની વાત કરી, એ શૂરવીરપણું છે. મામાના સાધુને માટે અહીંયા આગળ આવે છે ને કે ગો વિપ્ર સાધુ રક્ષે જ્યા, કે ગાય બ્રાહ્મણ અને સાધુ આ ત્રણની રક્ષાને માટે એ પોતાના પ્રાણની પણ પરવાહ ન કરે, એના માટે યુદ્ધથી એ ડરે નહીં. અર્જુન હતા, એક ક્ષત્રિય હતા. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે યુદ્ધ કરો એમ. અર્જુન કે ના, મારે સંન્યાસ લઈ લેવો છે. ભગવાને એમ કહ્યું કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. તમે ક્ષત્રિય છો, તમારો ધર્મ છે કે ધર્મની રક્ષા કરવી, અને અત્યારે યુદ્ધ છે એ તમારું અને કૌરવોની વચ્ચે નથી, પણ ધર્મ અને અધર્મની વચ્ચે છે. એટલે તમારો સૌથી મોટો ધર્મ એ છે કે ધર્મની રક્ષા કરવી, અને એ કરવા માટે તમે ડરો તો એ બરાબર નહીં. પછી ભગવાને તૈયાર કર્યા એટલે અર્જુન પણ તૈયાર થયા અને ભારત કર્યો ભરપૂર. શૂરવીર હોય ભગવાનના ભક્ત. ભાવનગરના રૂપાભાઈ હતા, વજેસિંહ દરબાર, એમણે ઘણી વખત નોકરીમાં રાખ્યા ને છૂટા કર્યા ને એવું બધું થયું. પ્રસંગ ચરિત્ર આપણે જાણીએ છીએ. અને એમાં એક વખત શેરડીના વાઢની અંદર સિંહ ડાલામથો એ ભરાઈ ગયો. હવે કેટલા સૈનિકો બધા ભેળા થઈને કરે તોય મેળ પડે નહીં. પછી કોઈકે કહ્યું કે આ રૂપાભાઈ છે ને એ શૂરવીર છે, એ કરશે. કે બાપુએ એમને બોલાવ્યા, રૂપાભાઈને વાત કરી. રૂપાભાઈએ તરત કહ્યું, કંઈ વાંધો નહીં મહારાજ, તમે કહેશો એમ કરશું અમે. અને પછી મહારાજને યાદ કરી, પોતાનો ક્ષત્રિય ધર્મ એમને યાદ કરી, અને બીજે દિવસે વ્યૂહરચના ગોઠવી શેરડીના વાઢને ઘેરી લીધો, બંદૂકના ભડાકા કર્યા, સિંહ ખીજવાણો અને અંદરથી ઘે ઘે કરતો છલાંગ મારીને બહાર આવ્યો, અને જે બાજુ પાછા રૂપાભાઈ હતા એ જ બાજુ આવ્યો. અને રૂપાભાઈ આમ ગોદડું વીટી રાખેલું, અને પછી જેવું સિંહે આમ મોઢું ફાડ્યું એટલે રૂપાભાઈ અંદર નાખી દીધું, હવે નહીંતર તો આપણે બધા તો પાછા ભાગજો, અત્યાર સુધી તો વાંધો નહોતો. અને બીજા હાથમાં ખુલ્લી તલવાર, અને સિંહનું માથું કાપી નાખ્યું. પછી એમને પણ ઘણો પસ્તાવો થયો કે મેં હિંસા કરી, પણ જાજા જીવના હિતને માટે, એના રક્ષણને માટે, એમના ક્ષત્રિય ધર્મને છાજે એવી રીતે શૂરવીરતાથી. બાકી તો નહીતર પોલીસમાં ભરતી થવા જાય, ક્યારેક ક્યારેક સંતો રમૂજમાં દ્રષ્ટાંત આપે કે એટલા શૂરવીર હોય, એટલા શૂરવીર હોય કે આમ એક ભૂકો મારે ને મૂકો મારે ત્યાં કાચો પાપડ ભાંગીને ભૂકો કરી નાખે, એટલા શૂરવીર હોય. અને પોલીસની ભરતી હતી ને પછી એનો ટ્રાયલ લેવાતો હતો, કે આર્મીની ભરતી હતી ને ટ્રાયલ લેવાતો હતો. અને એમની સામે આમ બકરો છે એ ફડને કાપે ને એની લોહીની ધાર વછૂટે, અને પછી એમાં કોઈ ડરે નહીં, આંખ્યું બંધ ન કરી જાય તો એ શૂરવીર કહેવાય ને. ડરી જાય ને આંખ્યું બંધ થઈ જાય તો આમાં તો કેટલા બધા લોહીની નદીઓ વહેવાની હોય જ્યારે થાય ત્યારે. પછી એક ભાઈ છે બિના નહીં, અને સિલેક્ટ થયા એટલે પૂછ્યું કે લ્યો આટલ્યો આ તમને થોડાક કપડાના અંતે બીજું ત્રીજું ધોવા માટે પૈસા આપી. તો કે એટલે નહીં થાય કે કેમ? તો કે આ તમે ખાલી શર્ટ થોડો બગાડ્યો છે, પેન્ટ બગાડ્યું છે. કેટલા સુરવીર હશે કયો. આ તો બાહ્ય સુરવીરપણું છે. એ ક્ષત્રિયને છાજે એવી રીતે હોવું પણ જોઈએ. પણ જે ભક્તો ક્ષત્રિય નથી તો એમણે તો કાંઈ સુરવીર થવાની જરૂર. હલો, બધાને થવું પડે. હમણાં કોરોના ગયો ને પછી એક વચ્ચે મેસેજ ફરતો ફરતો આવ્યો હતો કે પહેલાં જ્યારે કોરોના નહોતો ત્યારે ઘરમાં જ્યારે ઝઘડો થાય ત્યારે એક કલાક તો માંડ ઝઘડો કરી શકતા, કારણ કે ઇમ્યુનિટી બહુ ઓછી હતી. પછી આ ઉકાળા પીધાને એટલી બધી ઇમ્યુનિટી વધી ગઈ કે હવે 5-6 કલાક સુધી વાંધો નથી આવતો. સુરવીર થઈ ગયા બધા. અને ઘણી વખત તો આપણે એટલા બધા સુરવીર હોઈએ કે ઝઘડો કોઈક ન હોય ને આપણે એમાં જંપલાવી દઈએ કે ભાઈ શું છે તારે કે એમ કરીને. અહીંયા જે સુરવીરતાનો અર્થ છે એવો નથી. ભગવાનના ભક્તને માટે, બ્રાહ્મણને માટે, ભગવાનના સાધુને માટે, ગાયને માટે, એમના માટે પક્ષ રાખો, એમના માટે સુરવીરતા રાખવી, એવું મહારાજે પણ વચનામૃતમાં કહ્યું છે. મહારાજ કે પાજી પળાવની છાયામાં દબાવવું નહીં. માનીપણું ક્યાં સારું છે અને નિર્માનીપણું ક્યાં સારું છે, માનીપણું ક્યાં ખરાબ છે, નિર્માનીપણું ક્યાં ખરાબ છે. તો ભગવાનને ભગવાનના સંત ભક્તની આગળ નિર્માની રહેવું એ સારું છે. અને જેમનો સત્સંગમાંથી કંઈક પગ પાછો પડી ગયો છે, કુસંગી છે, તો એમની આગળ નિર્માની થવું એ સારું નથી. તો એમને મહારાજ એવું કહ્યું કે એનો જવાબ દેવો એમ. તો એ સુરવીરતા છે. એ વખતે જો આપણે થોડાક ઢીલા પડી જઈએ તો એ બરાબર નહીં. આ પરિસ્થિતિ જોવી પાછી. ઘણી વખત લાંબા ગાળાનો વિચાર કર્યો હોય કે અત્યારે એ ભાઈ છે એ આવેગમાં છે એટલે બોલે છે, પણ એમને જો પ્રતિકાર કરવાથી એમને વધારે અવગુણ આવે એમ હોય અને એ ડિસ્કનેક્ટ થાય એમ હોય, એના કરતાં એમને ગુણ આવે અને વળી પાછા સત્સંગમાં જોડાઈ જાય તો એના માટે ક્ષમાએ રાખવી એમ. પણ એના માટે પણ મહારાજે કહ્યું છે કે સત્સંગમાં આવ્યા પછી જો અયોગ્ય સ્વભાવ રાખે તો એ ઠીક નહીં એમ. ત્યાં થોડુંક સુરવીરપણું રાખવું જોઈએ, નહીંતર સંસ્કૃતિની, સિદ્ધાંતોની, ભગવાનના ભક્ત કે સંતની, એમની રક્ષા ન થાય. એટલા માટે એક સુરવીરપણું, બાહ્ય સુરવીરપણું એ પણ છે. જેમ આપણે ગઈકાલે પરમ દિવસે વાત કરતા હતા કે બહાર જેમ સંતનો સંગ કરીએ છીએ અને એના થકી અંદરના સંત છે એમનું પોષણ થાય છે, એમ બહાર આપણે જ્યારે સંતનો પક્ષ રાખીએ છીએ, ભગવાનના ભક્તનો પક્ષ રાખીએ છીએ, તો આપણી અંદર રહેલા જે સંત છે એ પણ પુષ્ટ થાય છે, એમનો પણ પક્ષ રહે છે. એટલે જીવ છે ને એનો ઢાળો સત્સંગ બાજુ ઢળે છે. આ એની ઇફેક્ટ છે, કોઝ એન્ડ ઇફેક્ટ. એટલે જ્યારે એવા પરિબળ બહાર દેખાતા હોય તો ત્યારે મહારાજે એમ કહ્યું કે ભગવાનના ભક્તનો અને સાધુનો પક્ષ રાખવો. અને બહુ શોર્ટકટ ઉપાય દીધો છે. એ ગુંદાળી ગામના બે કાઠીઓએ જ્યારે પક્ષ રાખ્યો તો મહારાજ આ બાજુ મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ, હવે કદાચ એમણે પૂજા કરી હશે નહીં કરી હોય, અને મુક્તાનંદ સ્વામીની કેટલી સાધના. અને છતાંય એમના જેવું એટલે એ ક્વોલિટીનું કલ્યાણ એમ. તો એટલો મોટો મહિમા. મહારાજે સારંગપુરના દસમા વચનામૃતમાં એટલે સુધી કહ્યું કે જે આત્મદ્રષ્ટિએ આવી રીતે જે સંત વર્તે છે એ સંતની સાથે જેમને હેત હોય અને એવા સંત એમને નિત્ય પાંચ ખાસડા મારે તો પણ એ અપમાનનું સહન કરે, પણ એમના સંગને મૂકીને બીજે ક્યાંય જાય નહીં, તો જેવી એ સંતને પ્રાપ્તિ થાય છે એવી જ એમને પ્રાપ્તિ થશે. કેટલા બધા શોર્ટકટ છે ને આ બધા, કે પક્ષ રાખે તો તત્કાળ એવું, એમનો એવો સંગ રાખે, એમને આત્મબુદ્ધિ રાખે તો પણ તત્કાળ એવું. એટલે ભગવાન સ્વામિનારાયણે જેવા શોર્ટકટ કલ્યાણના માર્ગમાં બતાવ્યા છે ને એવા તો કદાચ કોઈ પણ ગ્રંથોમાં નહીં હોય. એ જગ્યા ઉપર સુરવીર થવું અને આ બીજું જે કીધું ને વચનામૃત સારંગપુરનું દસમું, એ જગ્યા પર નિર્માની થવું. પહેલાં પણ એમ માન રાખે તો શોર્ટકટથી કલ્યાણ થાય, અને એવા જે સંત છે એમની પાસે નિર્માની થાય તો શોર્ટકટથી કલ્યાણ. ત્યાં પછી સુરવીરતા ન રાખવી કે તમે મને ખાસડું કેમ માર્યું, કે આપણા હિતમાં જ હોય. પહેલો ગુણ છે સુરવીરપણાનો, એ બાહ્ય રીતે છે. એવી જ રીતે આંતરિક રીતે પણ આપણે કાયમ માટે એક યુદ્ધ ચાલતું જ હોય છે. આપણી અંદર અંતઃશત્રુઓનું યુદ્ધ છે એ સતત ચાલે છે. ભગવાનના ભક્ત છે એમણે એ જગ્યા પર શૂરવીરતાના ગુણની જરૂર પડે છે. અને શૂરવીર થઈએ તો જ ઇન્દ્રિયો અંતઃકરણ છે દબાય અને એ યુદ્ધ છે જીતાય. બહારનું જે યુદ્ધ છે એ તો ક્યારેક સંગ પ્રસંગે ક્યારેક આવે, પણ આંતરિક યુદ્ધ છે તો સદાય આવે છે. અને એ જગ્યાએ શૂરવીરપણાના ગુણની જરૂર પડે છે. મહારાજે લોયાના બીજા વચનામૃતમાં કહ્યું કે વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર અને પ્રીતિવાળા આ ચાર પ્રકારના ભક્ત છે એ મૃત્યુથી ડરે નહીં, એ નિશ્ચિંત થઈ જાય, એમને મૃત્યુનો ભય ન હોય. અને એમાં શૂરવીર, પછી મહારાજ આખું પૂરું થયું પછી મહારાજ કે જે શૂરવીર હોય એ આવો ઊભા થાવ અને અમને આવીને પગે લાગો. મહારાજે એમને વિશેષ આશીર્વાદ આપ્યા. અને ત્યાં મહારાજે શૂરવીરપણાની જે વ્યાખ્યા કરી એવી કરી કે જે શૂરવીર હોય એમના થકી ઇન્દ્રિયો અંતઃકરણ છે એ થરથર ધ્રુજે, એ શૂરવીર છે. બ્રહ્માનંદ સ્વામીએ એ ભગવાનના ભક્તોને શૂરવીરતા પ્રાપ્ત થાય એવા ચાર પદ લખ્યા છે. હરિજન સાચારે ઉરમાં હિંમત રાખે, પછી બધું ઘણું બધું લખ્યું છે. એમાં એક છેલ્લે બહુ સરસ લખ્યું છે, સાચા સૂરા રે જેના વેરી ઘાવ વખાણે, જીવિત જૂઠું રે મરવું તે મંગળ જાણે. શૂરવીર એ કહેવાય કે જેના હામેવાળા ઘાવ વખાણે કે મારું કેવું પડે, ઓ ઘા મારી ગયા એમ. આપણને સામાવાળા વખાણે પણ બીજી રીતે. અને અહીંયા જે બ્રહ્માનંદ સ્વામી વાત કરે છે એ એવી રીતે વાત કરે છે કે અંતઃશત્રુની સાથે જ્યારે લડાઈ થતી હોય તો એ વખતે અંતઃશત્રુ છે એમને કારી ન ફાવે, અને આપણે યુદ્ધમાં એમના ઉપર એવા પ્રહાર કર્યા હોય કે એ ડરી જાય અને એ એમ કે વાહ કેવું પડે એમ. કેમ નરનારાયણ ભગવાન હતા આપણે એમની આગળ વાત કરી, તો કામદેવ છે પરાજિત થયા ને પછી બેસી ગયા, અને કામદેવને એમ થયું કે અહીંયા આપણી કારી ફાવશે નહીં. અહીંયા બ્રહ્માનંદ સ્વામી પણ એવું જ લખે છે, તેની પેરે રે હરિજન, હરિજન પણ જોઈએ તીખા, તે જ જોઈ, ઢીલા ઢીલા નહીં એમ. અંતર શત્રુને રે લાગે અતિ વજ્ર સરીખા, અંત શત્રુ છે એમને વજ્ર સરીખા લાગે એટલે કઠોર લાગે, એમને એમ લાગે કે આ નહીં જીતાય, તો એ શુરવીર. શુરવીરતાનો જે ગુણ છે એ આપણે જ્યારે અંતઃશત્રુઓની સામે લડાઈ લડીએ છીએ એ વખતે ધારણ કરવા જેવો ગુણ છે. પણ લગભગ એવું હોય કે જે બહાર લડતા હોય ને એ અંદર હારતા હોય, સાયકોલોજી પ્રમાણે એવું થાય કે જો આપણે ક્યારેક ક્યારેક આમ પરાજિત થતા હોય, આપણે ક્યારેક ક્યારેક આમ પાછા હટતા હોય, આપણું ક્યાંક સ્વમાન ગવાતું હોય, તો જ્યારે બહાર ક્યાંક આપણું સ્વમાન ગવાણું એટલે એની ઇફેક્ટ હૃદયમાં થાય, હૃદયની અંદર આપણને શૂન્યાવકાશ વર્તે, બધું બ્લેન્ક થઈ જાય, અને પછી ઘેરે આવીએ ને અને ઘેરે આવીએ ને નાના છોકરા કે બીજા ત્રીજા કોઈ હોય ને સહેજ કંઈક બોલે એટલે તરત રિએક્શન ત્યાં જાય, એટલે ઉલાપણે જે આપણે દબાણા એ અહીંયા આપણે આપણું સ્વાભિમાનપણું છે એને સ્થાપિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે બહાર જે સ્વાભિમાનપણું સ્થાપિત કરે છે એનો અર્થ એમ છે કે અંદર ભંગાઈ ગયા છે, અને અંદર જેમને જીતાઈ ગયા છે, અંદર જેમને શુરવીરતા વર્તે છે, તો એમને બહાર અંદર બધું શાંત છે, એટલે બહાર પણ એટલા જ શાંત હશે. એના ક્રોધના આવેગ, એનું અભિમાન એ ક્યારેય સ્થાપિત કરવાનો પ્રયાસ એમના થકી નહીં થાય. એટલે સાયકો ઇફેક્ટ કહેવાય કે જે આપણી પાસે નથી શક્ય બન્યું એને હવે આપણે બહારથી ટ્રાય કરીએ છીએ, અથવા તો જ્યાં શક્ય બનેવું છે એ જગ્યા ઉપર ટ્રાય કરીએ છીએ, તો એમાં શુરવીરતા નથી. શુરવીરતા તો એમાં છે કે જે આપણને જન્મો જન્મથી હરાવતા આવ્યા છે એને આપણે હરાવીએ, તો એમાં શુરવીરતા. અને એમના માટે પણ મુક્તાનંદ સ્વામી ધીર ધુરંધરા પદની અંદર શોર્ટકટમાં શોર્ટકટ બતાવ્યો, તે ગુરુદેવ તો તાહરી કોર છે, જડમતી તોય નવ બુદ્ધિ જાગે. એક ગુરુદેવથી એ જ ભાગે, બાકી ગુણાતીતાનંદ સ્વામી એવું લખ્યું કે જીવ સાધન કરી કરીને કેટલાક સાધન કરશે, ભગવાનનો અને એવા સત્પુરુષનો રાજીપો એ જેમની સાથે હોય તો એમના આત્માને વિશે બળ વર્તે, અને બળ વર્તે તો પછી અંતઃશત્રુઓની સામે ટકી શકે, શુરવીર થાય. એટલે યુદ્ધમાં જે જંપલાવાની વાત છે, જ્યારે યુદ્ધ ચાલતું હોય તો એ વખતે આપણે મોઢામાં તરણું લઈને બેસી જવું એમ નહીં, આવેગ ઉપડે. બે પ્રકારે યુદ્ધને સ્થાન અથવા તો યુદ્ધ છે એ સર્જાતું હોય. એક તો બહારના વિષયો છે એ આપણી ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થાય, અને એ ગ્રહણ થાય ત્યારે મંદ વેગ હોય, પછી અંદર જાય ત્યાં રજ અને તમ એ વર્તતા હોય, એટલે એમના આધારે અંતઃકરણ છે એ પણ એ ઇન્દ્રિયોના વિષયને વિશે પ્રવૃત્ત થાય, એટલે વેગ થોડો તીવ્ર બને, અને પછી આપણી સહમતિ મળે, એપ્રૂવ થાય, એટલે પ્રબળ થઈ જાય. એ બહારથી અંદર આવેલું યુદ્ધ છે. ઘણી વખત બહાર કંઈ ન હોય, બહાર બધું શાંત હોય, સારું હોય, પણ અંદરથી આવેગ આવે, કારણ શરીર પડ્યું છે, રાગનો સળવળાટ થાય, અંતઃકરણ એમાં ભળે, એટલે કે મન છે એના વિચારે ચડે, અને મન એના વિચારે ચડે એટલે પછી ઇન્દ્રિયો છે એ પ્રવૃત્ત થાય, ઇન્દ્રિયો પ્રવૃત્ત થાય એટલે દોષોની પ્રવૃત્તિ છે, એક્શન છે એ લેવાય. જ્યારે રાગનો સળવળાટ થયો એ વખતે તો એટલો બધો વેગ નહોતો, પણ પછી ઇન્દ્રિયોમાં અંતઃકરણ બધા ભળ્યા એટલે વિચાર ભળ્યા, ચિંતવન ભળ્યું, બુદ્ધિના નિર્ણયો ભળ્યા એટલે એને વેગ મળી ગયો. જેમ ગંગોત્રીની અંદર જ્યારે ગંગાજી પ્રવાહિત થાય ત્યારે તો બહુ નાનકડા, પણ પછી નિજરણાઓ ભળતા જાય ભળતા જાય ભળતા જાય અને એટલો મોટો પ્રવાહ થઈ જાય કે એને કોઈ રોકી ન શકે. એમ જ્યારે રાગ છે ઉઠે છે એ વખતે તો બહુ નિર્બળ હોય, પછી એને ગુણનો વેગ મળે, એમને અંતઃકરણનો વેગ મળે. એટલે અંતઃકરણ છે એ પ્રમાણે ચિંતવન કરે, વિચાર કરે, નિર્ણય કરે એટલે વેગ વધતો જાય, અને પછી એક્શનની અંદર એ સ્થૂળ શરીરમાં આવે. તો આ આખી આખી જે પ્રોસેસ ઘટના ઘટે છે એ પ્રોસેસને જોઈ અને એમાં સ્ટ્રેટેજી વાપરી, જેમ એક ક્ષત્રિય છે કેમ રૂપાભાઈએ સ્ટ્રેટેજી વાપરી કે 200 જણાને અરે એક સાથે બંદૂકના ભડાકા કરાવ્યા તો એટલે સિંહ છે ઘૂંઘવાઈને બહાર નીકળે, એવી રીતે આમાં કઈ જગ્યા પર નબળામાં નબળી કડી છે ત્યાં ક્લિક કરવામાં આવે અને ચેઇન બ્રેક કરવામાં આવે તો આગળના પ્રવાહને રોકી શકાય, આગળના વેગને રોકી શકાય. સૂક્ષ્મ રાગ છે એનો સળવળાટ થાય, અંતઃકરણમાં હજી એ પહોંચ્યા ન હોય અને જો જાણ પણ હોય, વિવેક હોય, તો તરત જ ત્યાંથી એમને દબાવી શકાય કે હું ભગવાનનો ભક્ત છું અને આપણે એ કરવાનું થતું નથી. એ રાગ ત્યાં ને ત્યાં દબાઈ જશે, એ આવેગની અંદર કન્વર્ટ નહીં થાય. આ શૂરવીરપણું છે. કદાચ ક્યારેક આપણે ગાફલ રહી ગયા અને રાગ છે એ અંતઃકરણ સુધી પહોંચી ગયો તો પણ મહારાજ આગળ કહ્યું કે મનને એમ કેવું આ છે આ બીજું, પણ નોખા પડ્યા હોય ને આપણને ખ્યાલ આવે તો, અને એમ છતાંય આગળ ગયા ત્યારે પછી એટલે સુધી પહોંચી ગયા કે ઇન્દ્રિયો પણ ભળી ગયા, તો એ વખતે એકદમ નોખું પડી અને જોતું રહેવું કે આ બધું કેમ ચાલે છે. એમાંથી પણ જ્ઞાન થાય. પછી બીજી વખતે અગાઉથી સાવધાન રહેવું કે આવું હોય ત્યારે આવું થાય છે, માટે આવી જગ્યા પર આવું થવાનું શરૂઆત થાય તો એના પહેલાંથી છોડી દેવું. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે વિષયનો યોગ થાય એ પહેલાં બકરાની જેમ બીતા રહેવું ને થઈ જાય પછી સિંહની જેમ શૂરવીર થવું. એ વખતે શૂરવીરપણું છે એ ભગવાનના ભક્તને એ ગુણ છે, માયાને પરાજિત કરવા માટે, માયાની સામે યુદ્ધનો મોરચો માંડવા માટે શૂરવીરપણું છે એ જરૂરી છે. પછી બીજો ગુણ કયો? એક શૂરવીરપણું અને બીજો ગુણ ધૈર્ય, ધીરજ રાખવી. કારણ કે આ અનાદિ કાળના અંતઃશત્રુઓ છે, એક દિવસમાં નાશ નથી પામતા, એક દિવસમાં જીતાતા પણ નથી. મહારાજે સત્સંગી જીવનની અંદર એવું કહ્યું છે કે આ જે એકાંતિક ધર્મ છે લાંબા કાળ સુધી અનુષ્ઠાન કરે ત્યારે એ સિદ્ધ થાય છે, એક દિવસમાં થતો નથી. વચનામૃતમાં મહારાજે એમ કહ્યું કે આત્મવિચાર છે એમ માને કે અત્યારે હું કરવા માંડું ને એક બે દિવસમાં થઈ જાય તો એમ તત્કાળ આત્મનિષ્ઠ કે આત્મદર્શન થતું નથી, પણ લાંબા સમય સુધી જો એનો અભ્યાસ કરે તો એ થાય છે. કારણ કે લાંબા સમયથી આ શત્રુઓ છે એમણે બધાએ ઘેરા ગાયલા છે, એમણે મૂળિયા મૂકેલા છે, એટલે એટલા જલ્દી જશે નહીં. એટલે ખૂબ ધીરજતાપૂર્વક, હિંમત હાર્યા વગર લાંબા સમય સુધીનો પ્રોજેક્ટ બનાવી અને એમને કંટ્રોલમાં કરવા, એ ધીરજતાનો ગુણ છે. બીજી ધીરજતાની વ્યાખ્યા એવી કરી, વિકાર હેતો સતી વિક્રિયંતે યેષામ ન ચેતાંસી સયેવ ધીરઃ. વિકાર થવાના તમામ કારણો હોય અને છતાં પણ વિકાર ન થાય તો એ ધીર પુરુષ છે. ક્રોધ થવાના તમામ કારણો હોય, આપણે આગળ ચર્ચા કરી ગયા, અને છતાંય ક્રોધ ન કરે તો એ ધીર છે. એમ અંતઃશત્રુની લડાઈની સામે લાંબા સમય સુધી ધીરજતાપૂર્વક અડીખમ ઊભું રહેવું એ શૂરવીરતા અને ધીરજતા બંને ગુણને વરેલા. ત્યાર પછીનો ગુણ કહ્યો ઔદાર્યમ, એટલે ઉદારતા. શૂરવીર હોવું એ પણ છે, ધીરજ રાખવી એ પણ છે, પણ એમ છતાંય જે ભગવાનના ભક્ત છે, જે પ્રજા છે, એમના માટે પોતાની પાસે કંઈક છે તો એમને કંઈક આપવું એવી ઉદારતા, અકૃપણપણે દાન દેવાની વૃત્તિ જે છે એ ઉદારતા છે. ઉદારતા નામનો ગુણ મહારાજે અંત્યના 35મા વચનામૃતમાં, કે જે સંતની સેવા કરે ભગવાનની સેવા થાય એવા સંતના લક્ષણ કયા, એમાં 6 લક્ષણ કયા છે મહારાજ. એમાં બીજું લક્ષણ એવું કહ્યું છે કે પોતાની પાસે જે કંઈ મનગમતી વસ્તુ આવે તો એ ભગવાનના ભક્તને આપીને રાજી થાય. કંઈક સારું આવ્યું તો એવો વિચાર કરે કે આ હું વાપરું એના કરતાં ફલાણા ભગવાનના ભગત વાપરે ને તો બહુ સારું. એનો અર્થ એવો છે કે એમની અંદર ઉદારતા છે, લોભવૃત્તિ નથી. બીજું કે સારી વસ્તુ પદાર્થ પોતાની પાસે આવી તો સારા પદાર્થો મારે ભોગવવા એ બરાબર નહીં, કારણ કે મહારાજે પ્રથમ પ્રકરણના 14મા વચનામૃતમાં એવું કહ્યું કે સ્વામીને ભોગવવા યોગ્ય એવા જે પદાર્થ એ સેવક ભોગવવાને ઈચ્છે નહીં એ સાચો ભગવાનનો ભક્ત છે. આપણી પાસે કંઈક આવ્યું તો આપણે તરત બીજાને આપીએ, લ્યો તમે લ્યો. બીજાની પાસેથી લઈ અને પછી પાછું આપવું એમ નહીં હો, નહીંતર એમ કે ફલાણા ભગત એટલે તમારી પાસે આવ્યું છે તમે દો કે. આ તો આપણી પોતાની વ્યક્તિગત વાત છે, એ ઉદારતા છે. ત્યાર પછી બળ, બલમ. બળ કોને કહ્યું તો કે બીજા પોતાને દબાવી ન જાય એને બળ કહેવાય. હલો, આપણને કોઈ એટલે કોઈ દબાવી ન જાય તો આપણે બળવાન કહેવાય. શૂરવીર અલગ હો, શૂરવીરનો અર્થ એવો કે યુદ્ધ થાય એટલે તરત જંપ લાવે છે, બીવે નહીં, પાછી પાની ન કરે, અને જંપ લાવ્યા પછી પાછા ઓલા દબાવી ન જાય એના માટે પાછું બળ હોવું જોઈએ. એક છોકરાએ પપ્પાને પૂછ્યું કે પપ્પા, બધા મને એમ જ કહે છે તું નાનો છો, તું નાનો છો, તને હજી કાંઈ ખબર ન પડે ને તારું કાંઈ હાલે નહીં. તો કે મારું હાલે એવડો મોટો હું ક્યારે થઈશ, કે તો કે એવડો મોટો તો હું નથી થયો. કે બિચારા કેટલા બધા બળ હારી ગયા હશે, એ તો તારા મમ્મીને પૂછી લે. કે બળ રાખવું, ભલે બધા દબાવવાની ટ્રાય કરે તોય આપણે દબાવવું. હલો, અને માથે ઘોડો થઈ જાય ને તોય કેવું કે હું શૂરવીર ભગવાનનો ભગત છું અને બળવાન છું કંઈ, એટલે તમે કંઈ દબાવી શકશો નહીં. પોપટને પકડવા માગે છે પણ પોપટને પકડાવવું, પકડાઈ ગયા તોય. બીજા આપણો પરાભવ ન કરી જાય એને બળ કહેવાય. બીજાનો અર્થ અહીંયા ઘર પરિવારના સભ્ય કે બીજા ભગવાનના ભક્ત કે એવો નથી, પણ કુસંગ અધર્મ એવો અર્થ છે કે કુસંગ છે એ આપણને દબાવી જાય તો એ બળવાન ભગવાનના ભક્ત ન કહેવાય. એ જ વચનામૃત એટલે કે અંત્યનું 35મું વચનામૃતમાં પાછું છેલ્લું લક્ષણ મહારાજે કહ્યું કે અતિશય શાંત હોય પણ જો કુસંગનો યોગ થાય તો તપી જાય. કુસંગનો યોગ થાય તો તપી જાય, પોતાની પ્રકૃતિ શાંત હોય પણ કુસંગને સહન ન કરી શકે. એટલે પૂજ્યપાદ ગુરુ મહારાજ એમ કહે છે ને કે આપણે સત્સંગી ત્યારે સાચા કે જ્યારે આપણને કુસંગ છે એ ફાવે નહીં ત્યારે, નહીંતર બંને વાનું હોય, થોડો થોડો કુસંગે ફાવતો હોય ને થોડો થોડો સત્સંગે ફાવતો હોય. તો હજી બરાબર નહીં, 100-100% નહીં, 50-50%, 50-50%. બળવાન ભગવાનના ભક્ત છે એને કુસંગ કે અંતઃશત્રુઓ દબાવે નહીં. મહારાજે પ્રથમ પ્રકરણના 38મા વચનામૃતમાં એમ કહ્યું છે કે જગતની કોરના સંકલ્પ થાય છે અને ભગવાનની કોરના સંકલ્પ થાય છે, જગતની વાસના દેખાય છે અને ભગવાનની વાસના દેખાય છે, અને એમાંથી જેટલી જગતની છે એટલી જ ભગવાનની છે, તો હજી એમ માનવું કે જગતની વાસના પ્રબળ છે, એમ એક જ સરખી હોય તો ઓલા જોર જમાવી જશે, એ દબાવી જશે. અને જો જગતની ઓછી થતી જાય અને ભગવાનની વધી જાય તો પછી બરાબર, તો એનો પરાભવ થયો, આપણે પરાભવ નથી પામ્યા. સુરાખાચરની વાત આપણે થઈ હતી, જસદણના વાત સુરખાચર પાસે ગયા, દોષો એને દબાવી ન શકે. ભગવાન સ્વામિનારાયણ એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, જે કોઈ ઈશ્વરીય તત્વ કહેવાય એ છે. એમનું સ્વરૂપ જેમના હૃદયને વિશે પધારે તો એમના એવા ગુણ છે, એ ગુણ ભગવાનના ભક્તના હૃદયમાં વર્તે. એમનું અસાધારણ લક્ષણ અથવા તો એમનો સહજ સ્વભાવ એવો છે, કલ્યાણ એક તાનત્વ મને હેય પ્રત્ય નિકત્વમ. હેય પ્રત્ય નિકત્વમ એટલે કે માયાના જેટલા પણ દોષ છે, માયાના જેટલા ગુણ છે, એ ભગવાન જ્યાં આવે ત્યાંથી ભાગી જાય. એ માયાના ગુણો છે એ ભગવાનને દબાવી ન શકે અને પરાભવ ન કરી શકે. તત્સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેશુ કન્વ ખંડિત દેહ પુમાન, એવો કોઈ વ્યક્તિ નથી કે જેને માયાએ દબાવ્યા ન હોય, જેની બુદ્ધિ માયાએ કરીને ખરડાણી ન હોય, પરાભવને ન પામ્યા હોય. પણ જો એ ભગવાન નારાયણના ચરણને વિશે પોતાના મનને નિમગ્ન કરી રાખે તો એમને માયા પણ પરાભવ કરી શકતી. મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. ભગવાનના ભક્તને માટે ભગવાનનો આશરો છે એ જ બળ છે, ભગવાનનું બળ એ જ બળ છે. હરિબળ ગીતાની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ એ બળ આપણા જીવમાં આવે ખૂબ સરસ રીતે નિરૂપણ કર્યું છે. ભગવાનના ભક્તે બળવાન થવું, હરિબળ ગીતાનો પાઠ કરીએ એટલે જીવમાં બળ આવે. બીજું મહારાજે કહ્યું કે ભગવાનને ભગવાનના ભક્તની નિષ્કામ ભાવે સેવા કરે, સંતોની સેવા કરે તો એના જેવો બીજો બળને પામવાનો ઉપાય નથી. ત્રીજું મહારાજે કહ્યું ભગવાનને ભગવાનના ભક્તમાં સંતમાં આત્મબુદ્ધિ થાય તો એને ગમે એવા કામ ક્રોધાદિક દોષ હોય તો એમને પરાભવ ન કરી શકે. અંત્યનો 7મું વચનામૃત એ પણ બળ પામવાનો ઉપાય છે. પ્લગ ઇન કરીએ એટલે પાવર છે એ આવે કે ન આવે, એમ સાધુની સાથે એવા ભગવાનના ભક્તની સાથે આત્મબુદ્ધિ કરીએ, હેત કરીએ એટલે આપણે પ્લગ ઇન થયા, તો એમની અંદર જે બળ વર્તે છે, એમની અંદર જે ગુણો વર્તે છે, એમની અંદર જે સામર્થ્ય વર્તે છે એ બધું જ આપણી અંદર આવે કે ન આવે. અને એ આવે એટલે એટલા માટે આત્મબુદ્ધિ છે એ દોષોને પરાભવ કરે છે, કારણ કે એમનું બળ એ આપણને મળે છે. અને એ આત્મા બળવાન થઈ અને પછી કામ ક્રોધાદિક દોષોની સામે પરાભવને નથી પામતા. અન અભિભવ સામર્થ્યમ બલમ, બીજા કોઈ એમનો પરાભવ ન કરી શકે એને બળ કહેવાય. ત્યાર પછીનો ગુણ કહ્યો તેજ. ભગવાનના ભક્ત છે ને તેજસ્વી જોઈએ. તેજ એટલે શું? આપણે નથી કહેતા ઘણી વખત કે આ બહુ તેજ છે એટલે ખીજાળ એવો ક્રોધી પ્રભાવ એવો છે. તેજનો અર્થ પાણીદાર, તેજી બરાબર પાણીદાર. તેજનો અર્થ એવો કે પોતે તો ન દબાય, બળ નામના ગુણ છે એટલે પોતે નથી દબાતો, પણ એ સામેવાળાને દબાવી દે એને તેજ કહેવાય, પ્રભાવ. બીજાનો અભિભવ કરી નાખે, બીજાનો પરાભવ કરી નાખે એવું જે સામર્થ્ય એને તેજ કહેવાય. માયા થકી બળ, માયા થકી પરાભવ ન પામવું એને બળ કહેવાય, અને માયાને પરાભવ કરી દેવી એને તેજ કહેવાય. શુરવીર એટલે યુદ્ધમાં ઝંપલાવવું, ડરવું નહીં, ગોઠણિયા ઘૂંટણિયા ટેકવી ન દેવા. ગુણાતીતાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો ગુડિયું ન વાળવી, એ શુરવીરપણું છે. અને ત્યાર પછી ધીરજતા રાખવી, ત્યાર પછી એટલેની સાથે સાથે માયાથી દબાવવું નહીં એવું બળ પ્રાપ્ત કરવું. અને આટલે સુધી પહોંચ્યા ધીરે ધીરે આ પ્રોગ્રેસ, સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ બતાવે છે કે અત્યારે કદાચ આપણે દોષોથી દબાઈ જઈએ છીએ તો પહેલું કામ શુરવીર થવાનું. અને શુરવીર થયા પછી આપણે હારી જઈએ છીએ, ઘણી વખત લડતા લડતા માણસ હારી જાય, પરાભવ થાય છે, તો ધીરજ રાખવાની લાંબા સમય સુધીની, કે કંઈ વાંધો નહીં આ વખતે ભલે હારી ગયા, નેક્સ્ટ ટાઈમ નવી ઘોડીને નવો દાવ. તમને ખ્યાલ તો છે જ, વાંધો નથી. હે, એમાં એવું હોય એમ? પણ હવે અંતઃશત્રુઓ છે અને આપણને આગલા જન્મનો થોડો ઘણો અભ્યાસ હોય અને આપણે લડીએ તો એટલું વળી વાંધો ઓછો આવે, પણ ક્યારેક એ અભ્યાસ ઓછો હોય અને એ પરાભવ કરી જતા હોય. ઘણી વખત એટલું બધું નોર્મલ થઈ ગયું હોય કે એમ લાગે કે આ બધું તો ઠીક છે, આવું જ હોય એમ. હલો, નોર્મલ જ ગણે, બોલો. હવે સમાજ વ્યવસ્થા એવી થઈ ગઈ છે, ટેકનોલોજીનો પ્રભાવ એવો છે, ખબર નહીં, નોર્મલ કે આવું તો બધું હોય જ એમ. પહેલાં તો છૂટાછેડા કરવા હોય તો કેટલો વિચાર કરે, અને હવે બધું નોર્મલ થઈ ગયું. હવે તો એને હક તરીકે વાપરીને દબાવી શકાય કે અમારા આટલા આટલા હક છે એમ, આટલા કાયદા અમને ફેવર કરે છે. એ નોર્મલ થઈ જવું ને એ કૃપણતા છે. એટલે શુરવીર થવાની વાત છે, એ નોર્મલ નહીં. એમનો દાવ પેચ છે એ લાગવા ન દેવો, એમને પ્લેટફોર્મ ન આપવું, ત્યાંથી પછી ભાગી નીકળવું કે જે પણ ઉપાય કરીએ એ, પણ એ દોષો છે એ આપણને પરાભવ ન કરી શકવા જોઈએ, અંદર કે બહાર. ઘણા ભગવાનના ભક્તો અહીંયા બેઠા છે કે જે છેડા વ્રત રાખીને બેઠા છે એ બધા શુરવીર કહેવાય. ગૃહસ્થાશ્રમની અંદર સંતો છીએ તો એમના માટે તો ગઢની અંદર લડવાનું, તમારે તો ગઢની બહાર રહીને લડવાનું. પછી ધીરજતા, પછી બળ, કે દોષો આપણને પરાભવ ન કરી જાય, પછી તેજ એટલે આપણે આને પરાભવ કરીએ. આ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ વધતું જાય છે. તેજનો અર્થ એવો છે કે પરાભિભવ સામર્થ્ય, બીજાનો પરાભવ કરવો, એવું જે સામર્થ્ય, એટલી જે શક્તિ, એટલી તાકાત, એ આત્મિક તાકાત, એ પરમાત્માની તાકાત, એ સંતોની તાકાત, એ તેજ છે. અને આમ દેખાયા વગર ન રહ્યા, મોઢા ઉપર તેજસ્વી હોય ને એ તરત દેખાય આવે. કાલે સાંજે છોકરાઓ બધા માનસી પૂજા કરતા હતા, તેમાંથી એક છોકરો એટલી સરસ માનસી પૂજા કરતો હતો, આમ આપણને જ દેખાય આવે કે આ બરાબર સરસ માનસી પૂજા કરે છે. અમે નવસારી ગયા હતા પહેલી વખત અમેરિકાથી આવ્યા પછી, તો 12:15 વાગે અમે પહોંચ્યા તો એક સંત માનસી પૂજા કરતા હતા, આપણા હરિસ્મરણ સ્વામી ગયા ત્યારે, એવી પ્રગટ ભાવથી માનસી પૂજા કરતા હતા, આમ દેખાઈ આવે તરત. અને આપણે માનસી પૂજા કરતા હોય એ દેખાઈ આવે, ભગવાનના ચરણ સુધી મસ્તક પહોંચી જાય, વળી ભગવાન આમ સેજ ચરણ ઊંચો કરે એટલે વળી ઊંચું થાય, વળી આપણને એમ થાય આ ભગવાનના ચરણ સિવાય બીજે ક્યાં જવું, એટલે વળી પાછા ચરણમાં ઝૂકી પડીએ, વળી ભગવાન કે થોડુંક આમ ઊંચું જોઈને મારી હામે જોવો, થોડુંક હું ક્યારનો બેઠો છું, હવે રોટલી ખૂટી ગઈ છે, અરે ભગવાન, અરે મહારાજ, તમે તો સર્વ કરતા હરતા છો, બધું આટલી મોટી સૃષ્ટિ રચી નાખી એક રોટલી, એટલે વળી પાછું આપણે એવા ભાવથી ચરણમાં માથું ઝુકાવી દઈએ. માનસી પૂજામાં આવું થતું છે એમ, સવારની માનસી પૂજા હોય ને એમાં ન થાય પૂજામાં તો સારું કહેવાય. પણ ક્યારેક ક્યારેક ભગવાનના ભગત ન થતું હોય તો એટલે સારું, એટલે આમ સારું, પછી જો બીજા વિચારે ચડી ગયા હોય ન થતું હોય તો એવું બને, એટલે આમાં બે બાજુ છે. ન થતું હોય તો કાંઈ પરફેક્ટ માનસી પૂજા કરતા હોય તોય ન થતું હોય, અને કાંઈ બીજા વિચારે ચડી ગયા તોય ન થતું હોય, બે છે. એટલે બીજા વિચારે ચડી ગયા હોય અને ન થતું હોય તો એ થોડુંક ખરાબ, અને ભગવાનની માનસી પૂજાના વિચારે હોઈએ તો વાંધો નહીં. એમ ભગવાનના ભક્ત છે એ તેજસ્વી જોઈએ. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજે જે સુરવીરતાથી લઈ અને તેજસ્વીપણા સુધીના જે ગુણ છે એ આપણા સૌના હૃદયમાં વિશેષપણે વર્તે, અને મહારાજ સંતો સર્વે રાજી થાય એવું આપણાથી થાય એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિના એક મિનિટ હો કૃષ્ણ પ્રસાદ, 2 મિનિટ આવજો. તો આપણે ડીકે શાહધામમાં ગયા છે તો 2 મિનિટ વાત કરીએ અને પછી એમના નિમિત્તે ધૂન કરીએ. હા છે. વિડીયો બધું લઈ લેજે, લાઈવ નહીં કરતા હાટે, પછી મોકલી દેજો. પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય સંતો, સર્વે વહાલા ભક્તજનો, આજે આપણે પ્રાર્થના રૂપે ધૂન કરવાની છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને વિશે જેમને ખૂબ હેત હતું, સ્વામીનો ખૂબ રાજીપો, આપણી સંસ્થામાં જેમની ઘણી મોટી સેવાઓ આવેલી છે, એવા મુંબઈ નિવાસી ડીકે શાહ, એ મહારાજના ધામમાં ગયા છે ગઈકાલે. આપણે મહારાજના ચરણોમાં એવી હૃદયપૂર્વક પ્રાર્થના કરીશું કે હે મહારાજ, આ તમારા લાડીલા ભક્તને આપના ચરણોમાં રાખી તમારી મૂર્તિનું સુખ આપજો. જેમને ભગવાન અને સંતોમાં ખૂબ હેત હતું, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે અમદાવાદમાં મહારાજ પધરાવ્યા, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હતો એ વખતે એ મુખ્ય યજમાન હતા. સ્વામીએ એમને મહારાજની પ્રસાદીના ચરણારવિંદ રાજી થઈને ભેટમાં આપેલા. ઋષિકેશ શિબિર વખતે પણ સુખી શ્રીમંત કહેવાય, છતાં પણ એક મહિનો સ્વામી સાથે રોકાણા. સ્વામીએ બધા ભક્તોનું પૂજન કર્યું ને, પછી આમ બધાને ચંદન ચરસતા હોય, ચંદનવાળા હાથ હોય, તો સ્વામી આમ રાજી થઈને જરાક ખંભા ઉપર મૂક્યા હોય તો એ ચંદનવાળું એનું જે શર્ટ થયું હોય ને, એ એમણે રાખ્યું મૂક્યું. હમણાં 1.5 મહિના પહેલાં પૂજ્ય ગુરુ મહારાજ સાથે પણ ફોનમાં વાત થઈ હતી. સ્વામીને વિશે પણ એમને ખૂબ હેત હતું. તવા એક ભગવાનના ભક્ત એ મહારાજના ધામમાં ગયા છે. એમને 85 વર્ષની ઉંમર હતી, પણ મહારાજનું ખૂબ ભજન કરતા આજે આપણે ઘનશ્યામ મહારાજના ચરણોમાં ફરી ફરીને પ્રાર્થના કરીશું કે હે મહારાજ, આપના લાડીલા ભક્તને જેણે આપની અને આપના સંતોની ભક્તોની ખૂબ સેવાઓ કરી છે, એમને હે મહારાજ આપના ચરણોમાં રાખી તમારી મૂર્તિનું સુખ આપજો. એમના દીકરાઓ સુકેતુભાઈ, દીપકભાઈ એ પણ ભગવાનના ભક્ત છે. ગઈકાલે પૂજ્ય ગુરુ મહારાજે દીપકભાઈ સાથે ફોનમાં વાત કરી હતી. એમના પિતાશ્રીનો સત્સંગનો વારસો જાળવી રહ્યા છે. મહારાજ એમને આ સત્સંગનો વારસો જાળવી રાખવાનું વિશેષ બળ આપે અને એમનું છત્ર જતું રહ્યું છે ત્યારે આ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ અને ધીરજ મહારાજ આપે એવી આપણે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશું. પૂજ્ય ગુરુ મહારાજે કાલે વાત કરી હતી દીપકભાઈને, ગઈકાલે સાંજે પણ ધૂન કરી હતી. સ્વામી કે કાલે પણ અમે ધૂન કરીશું, મહારાજને પ્રાર્થના કરીશું. તો અત્યારે આપણે પ્રાર્થના રૂપે મહારાજના સ્મૃતિ સાથે 5 મિનિટ ધૂન કરીશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ